શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ, સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન, પંચમ પ્રકરણ, અધ્યાય 62મો. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિ, હવે આવરણભૂમિના અધોદળથી આરંભીને ઉર્ધ્વદળ પર્યંત અનુક્રમથી બ્રહ્માંડોની સર્વે રચનાનું સંક્ષેપથી વર્ણન કરીએ છીએ. નીચેના દળની ઉપર ચારે તરફ વિસ્તરેલું ગર્ભોદક નામનું મહાજળ રહેલું છે. એ જળ ઉપર મહાકુર્મ છે, તેની ઉપર શેષ રહેલા છે. હજાર ફણાધારી તે શેષની એક ફણા ઉપર સમગ્ર ભૂગોળનો પિંડ રહ્યો છે. આ ભૂગોળના આંતરછિદ્રોમાં એકબીજા ઉપર રહેલા સાત લોક રહેલા છે. તેમાં પ્રથમ ભૂપટના છિદ્રમાં મનોહર પાતાળલોક રહ્યો છે, જે લોકમાં રત્ન જેવી ઉજ્જવળ ફણાવાળા વાસુકી આદિક નાગદેવતાઓ વસે છે. એ પાતાળલોકની ઉપર રસાતળ લોક છે, તેમાં દૈત્યો અને દાનવો વસે છે. તેની ઉપર મહાતળ લોક છે, તેમાં તક્ષકાદિ નાગદેવતાઓ વસે છે. તે મહાતળની ઉપર તળાતળ લોક રહ્યો છે, તે લોકમાં પોતાના ગણોએ સહિત મૈદાનવ રહે છે. તે તળાતળની ઉપર સુતળ લોક છે, તેમાં શ્રી વિષ્ણુ ભગવાનની સાથે બલિરાજા રહેલા છે. તેની ઉપર વિતળ લોક છે, તેમાં હાટકેશ્વર શિવજી રહ્યા છે. તે વિતળની ઉપર અતળ લોક છે, તેમાં પોતાના ગણોએ સહિત બલદાનવ રહે છે. અને આ પૃથ્વીલોક આઠમો છે, તેના મધ્યે મેરુ પર્વત આવેલો છે. તે મેરુની ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને શિવના દિવ્ય નગરો આવેલા છે. હે નિષ્પાપ મુનિ, તે મેરુ પર્વતમાં પૂર્વાદિ આઠે દિશાઓમાં ઇન્દ્રાદિક દિક્પાળોની અમરાવતી આદિક આઠ નગરીઓ આવેલી છે. ખારા સમુદ્રથી વીંટાયેલો અને ભારત આદિ નવખંડોથી યુક્ત એવો જંબુદ્વીપ તે મેરુ પર્વતની ચારે તરફ રહ્યો છે. તે નવખંડોમાં ઇલાવૃત્તખંડમાં શ્રી શંકરષણ ઉપાસ્ય ઇષ્ટદેવ છે. ભદ્રાશ્વખંડમાં હયગ્રીવ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. હરિવર્ષખંડમાં નૃસિંહ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. કેતુમાલા ખંડમાં કામદેવરૂપી ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. રમ્યક ખંડમાં મત્સ્યમૂર્તિ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. હિરણ્યમય ખંડમાં કુર્મરૂપ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. કુરુખંડમાં વરાહ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. કિમ પુરુષ ખંડમાં શ્રીરામ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. અને ભરતખંડમાં શ્રી નરનારાયણ ભગવાન ઉપાસ્ય ઇષ્ટદેવ છે. ખારા સમુદ્રથી વીંટાયેલા આ લાખ યોજન વિસ્તારવાળા જંબુદ્વીપથી ઉત્તરોત્તર વર્તતા દ્વીપો બમણા વિસ્તારવાળા જાણવા, અને તે દ્વીપને વીંટાઈને રહેલા સમુદ્રો પણ બમણા વિસ્તારવાળા જાણવા. તેમાં જંબુદ્વીપથી ઉત્તરવર્તી શેરડી રસના સમુદ્રથી વીંટાયેલો પ્લક્ષદ્વીપ આવેલો છે. તેમાં રહેલા લોકો સૂર્યમૂર્તિ એવા ભગવાન શ્રીહરિની ઉપાસના કરે છે. તેનાથી પર સુરા સમુદ્રથી વીંટાયેલો શાલ્મલી દ્વીપ આવેલો છે. તેમાં રહેલા મનુષ્યો ચંદ્રરૂપી શ્રીહરિની ઉપાસના કરે છે. તેનાથી પર ઘૃતોદ સમુદ્રથી વીંટાયેલો કુશદ્વીપ આવેલો છે. તેમાં રહેલા લોકો અગ્નિરૂપ શ્રીહરિની ઉપાસના કરે છે. તેનાથી પર ક્ષીરોદ સમુદ્રથી વીંટાયેલો ક્રૌંચ દ્વીપ આવેલો છે. તેમાં રહેલા લોકો જળદેવરૂપ રહેલા શ્રી વાસુદેવની ઉપાસના કરે છે. તેનાથી પર દધી સમુદ્રથી વીંટાયેલો શાકદ્વીપ આવેલો છે. તેમાં રહેલા જનો વાયુરૂપ શ્રીહરિની ઉપાસના કરે છે. તેનાથી પર સ્વાદુજળ સમુદ્રથી વીંટાયેલો પુષ્કર નામનો દ્વીપ આવેલો છે. તેમાં રહેલા લોકો પુષ્કર એવા કમળ ઉપર બેઠેલા બ્રહ્મારૂપ શ્રીહરિની ઉપાસના કરે છે. તેનાથી પર કાંચની ભૂમિ છે, અને તેનાથી પર લોકાલોક પર્વત આવેલો છે. તે લોકાલોક પર્વતની ઉપર ચારે દિશાઓમાં चार दिग्गजों रहेला छे। आ पर्वत उपर ब्रह्मांडनी रक्षा करवामा समर्थ एवा साक्षात महापुरुष भगवान पोताना विश्वक्षेन अधिक पार्षदोनी साथे लोकनी रक्षा करवा माटे ज बिराजे छे। हे सद्बुद्धिवाळा मुनि, आवा भूरलोक अर्थात पृथ्वीलोक थी उपर भुवरलोक छे, तेमा भूत प्रेत पिशाचोनु क्रीडास्थान छे। पृथ्वीना मध्यभागमा रहेला मेरु पर्वत उपर रहेला इंद्रादि दिक्पाळोना नगरोनी चारे तरफ दिव्य रथ उपर बेसीने ब्रह्मांडना मध्यभागमा सूर्यदेव परिभ्रमण करे छे। आ सूर्यमंडळनी उपर चंद्र अने नक्षत्रो, तेनाथी उपर शुक्र, तेनाथी उपर बुध, तेनाथी उपर मंगल अने तेनाथी उपर बृहस्पतिना मंडळो बिराजे छे। बृहस्पतिना मंडळनी उपर शनिनुं मंडळ रहेलुं छे, तेनाथी उपर सप्तर्षिनुं मंडळ, तेनाथी उपर वैष्णव धामरूप ध्रुवजीनुं पद आवेलुं छे। तेनी समीपे अतिशय शोभायमान स्वर्गलोक छे, तेमां त्रिलोकनो ईश इंद्रदेव सर्वे देवताओना गणनी साथे बिराजे छे। आ ध्रुवपद पर्यंत पूर्वोक्त सूर्यादि ग्रहोनुं चक्र शिशुमार चक्रने आश्रे रहेलू छे। आ शिशुमार चक्रनी उपर शोभायमान महरलोक आवेलो छे। आ महरलोकनी उपर जनलोक, तेथी उपर तपलोक छे। आ त्रणे लोकमां ऋषिओना मंडळो विराजे छे। आ तपलोकनी उपर सत्यलोक आवेलो छे, ते विश्वसृष्टा ब्रह्मानो स्थान छे। आ पूर्वोक्त चौदे लोक चारे बाजूथी गाढ अंधकारथी घेरायेला छे। हे मुनि, ते गाढ अंधकारथी पर गर्भोदक रह्यू छे, तेनाथी पर पृथ्वी, जल, तेज, वायु, आकाश, अहंकार, महतत्व अने प्रकृति आ आठ आवरणों आवेला छे। आ आवरणों क्रमशः एक एक थी दस दस गणा मोटा छे, तेनाथी पर मूल प्रकृति एवी महामाया छे। ते पोताना पति महापुरुषनी साथे बिराजे छे, तेनाथी पर परम ज्योति विराजे छे। तेज भगवान श्री वासुदेव नारायणनु निवास स्थान छे, जेने श्रुतियो ब्रह्मपुर पण कहे छे। हे मुनि, आ प्रमाणे रहेला ब्रह्मांड विषे योग मार्गने विशेषपणे जाणतो योगी समाधि द्वारा ते लोकमां जवा माटे नाडी मार्गे प्रवेश करीने ત્યાં જઈ તે સ્થાનમાં રહેલા મુક્તો અને તેના વૈભવોને પ્રત્યક્ષ નિહાળે છે। યોગી પુરુષ મહામાયાથી પર રહેલા ભગવાનના બ્રહ્મપુર ધામને પૂર્વોક્ત સુષુમણા નાડી દ્વારા પ્રવેશ કરી ત્યાં જઈ સર્વેનું દર્શન કરી ફરી ભૌતિક શરીરમાં પ્રવેશ કરીને જાગ્રત થાય છે। આ પ્રમાણે તે યોગીને શ્રી વાસુદેવ નારાયણ ભગવાનને વિશે અતિશય ગાઢ પ્રેમ ઉત્પન્ન થવાથી સમાધિમાં જવા આવવામાં સ્વતંત્રપણો પ્રાપ્ત થાય છે। તેથી બુદ્ધિમાન યોગીએ તે સમાધિના હેતુભૂત ભગવત પ્રેમની વૃદ્ધિ થાય તે માટે ગુરુ પાસેથી યોગનો અભ્યાસ કરવો। હે નિષ્પાપ મુનિ, ભક્તિયોગમાં નિપુણ સદગુરુ પાસેથી શીખવામાં આવેલો પૂર્વોક્ત ભક્તિયોગ જ આ લોકમાં યોગનો અભ્યાસ કરતા યોગીને તત્કાળ સિદ્ધિ આપે છે। પરંતુ આવા ભક્તિયોગ વિના ગુરુ પાસેથી શીખેલો યોગ ઈચ્છિત સિદ્ધિને આપતો નથી। આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં યોગનો ઉપદેશ કરતા શ્રીહરિએ બ્રહ્માંડ રચનાનું નિરૂપણ કર્યું। એ નામે 62મો અધ્યાય પૂર્ણ થયો।